અને સારંગપુરના પાંચમા વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો પ્રશ્નોત્તર છે એમાં જ કહ્યું છે કે આ ભગવાનના દર્શનનો મહિમા બધાને છે. મહારાજ કે ના, બધાને છે જ નહીં. મહિમાએ સહિત, પ્રીતિએ સહિત, એકાગ્ર તન્મય થઈને જે ભગવાનનું દર્શન કરે છે એને માટે મહિમાનું, દર્શનનું ફળ છે. બીજાને બીજ બળ થાય છે, બધાને સરખું નથી. એટલે જેવો મહિમા એવું ફળ મળે. દેવના દર્શન તો બધા કરતા હોય, પણ જેને જેવો મહિમા એને એવી પ્રાપ્તિ થાય. ગંગાજી એટલે જો એને ભાવ હોય મૃતાત્માને તો ગંગાજી ઉદ્ધાર કરે, નહીતર એનો ઉદ્ધાર થતો નથી. એટલે આ અસ્થિઓ પધરાવવાની એક પ્રશ્ન, એનો ઉત્તર. હવે બીજી વાત, સ્નાન કરવાથી બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, શું કેવું છે? કારણ કે ઘણા તમે જઈને આવ્યા છો હમણાં, બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આ બધા આવ્યા ને ઋષિકેશ થી બધા, એટલે પછી આપણે આ બોલવાનું જ હતું એટલે શેજે મનમાં હોય. એટલે મેં એક જણાને પૂછ્યું કે મેં ગંગાજીનો આટલો મહિમા છે, ગંગાજી ડૂબકી મારે, સ્નાન કરે, બધા પાપ બળીને ભસ્મ થઈ જાય, તમારું શું કેવું છે? મેં કીધું તો મને કે બધા તો નહીં બળતા હોય, પણ થોડા ઘણા તો બળતા છે. બધા તો નહીં બળતા હોય, પણ આમ થોડા ઘણા તો બળતા હશે, એ હશે. બધા તો નહીં, થોડા ઘણા. મેં કીધું થોડા ઘણા એટલે શું? સાંભળજો, મેં કીધું થોડા ઘણા એટલે શું? મને કે હળવા હળવા હોય બળી જતા છે, અને ભારે માયલા હશે ને પડ્યા રહેતા હશે. આ મને નવું ભાષ્ય મળ્યું, હળવા હળવા મને કે બળી જતા હશે, પણ જ્યાં ભારે માયલા હશે ને એ પડ્યા રહેતા હશે. ઓકે, એને નિખાલસ જે મને કીધું બહુ આનંદ થયો. ક્યારેક આપણે સામાન્ય માણસ માનતા હોય, પણ એને બોલે તો આપણને ખ્યાલ આવે, તો ઘણી વાર આનંદ આનંદ થઈ જાય. એટલે એ કે ભારે માયલા હોય છે ને એ પડ્યા રહેતા હશે, એનો અર્થ શું છે? અંદરથી તો થાય છે કે આ બધું બળે નહીં, બરાબર છે. જો હવે શાસ્ત્રમાં એવું નથી કીધું કે થોડા ઘણા બળી જાય, શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે સર્વ પાપ નાશીની છે, બધા જ પાપ બાળીને ભસ્મ કરે છે. તો એનું શું સમજવું? એ જ બધા જ પાપ ગંગા બાળીને ભસ્મ કરી નાખે, 101% વાત છે. પણ સ્નાન કરતા આવડવું જોઈએ, બસ. તો બધી આ દેવ દર્શન હોય, તીર્થ હોય, સદગુરુ હોય, શાસ્ત્ર હોય, કથા હોય, બધામાં શરતો બહુ છે, અમુક આપણી માનસિક ભૂમિકાની. એ હોય તો જ એ પ્રાપ્તિ થાય. આ ઠાકોર જ્યાં બિરાજે છે, પણ જેની જેવી માનસિક ભૂમિકા છે એને તો કંઈક જુદું દર્શન થાય છે. માનસિક ભૂમિકા જીરો હોય તો એને ચિત્ર પ્રતિમા લાગે. માનસિક ભૂમિકાની શરતો તો છે. જો સ્નાન કરતા આવડે તો ગંગાજીમાં એક ડૂબકી મારે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. શું ભૂમિકા છે એક કથા સાંભળો. જગન્નાથ નામે એક પંડિત થયા, મહાવિદ્વાન, મહાકવિરાજ, પણ હવે ગરીબાઈ આંટો લઈ ગયેલી, ક્યાંય સન્માન મળે નહીં, પૂરો આજીવિકાનો નિર્વાહ થાય નહીં. ફરતા ફરતા પછી એ દિલ્હી દરબારમાં આવ્યા, અને ત્યારે દિલ્હીના તખત ઉપર જહાંગીરનું શાસન, અકબર પછી એ જહાંગીરના દરબારમાં જગન્નાથ પંડિત આવ્યા. કવિત્વ શક્તિઓથી બિરદાયા, જહાંગીર ખુશ થઈ ગયા. એ થોડા રંગીલા તો હતા જ, એટલા બધા ખુશ થઈ ગયા. એને ખૂબ આપ્યું અને એમને કહ્યું કે તમને મન પડે ત્યારે તમારે આવવાનું, કવિતાઓ સંભળાવવાની, અમને આનંદ થશે અને જોઈએ તમારે લઈ જાઓ. આટલા ખુશ થઈ ગયા એના. જગન્નાથ પંડિતના તો આટલું જ જોઈતું હતું. કવિરાજને પણ આનંદ આવ્યો, અવર જવર પણ જહાંગીરના દરબારમાં વધી, બેસવા ઉઠવાનું પણ વધ્યું. વિશુદ્ધ બ્રાહ્મણ પરંપરા છે આ, આખી આખી યવન પરંપરા છે જહાંગીરની. હવે અવર જવરમાં આવે જે તે કારણોસર, કારણોસરમાં કારણોમાં મારે પડવું નથી, પણ એ જગન્નાથ પંડિત મુસ્લિમ યુવતી સાથે પરિણ્યા. લવંગી નામની એક યુવતી મુસ્લિમ, એની સાથે જગન્નાથ બ્રાહ્મણ પંડિત, 300 વર્ષ પહેલાની વાત. અને પરિણ્યા આજે પણ સહન નથી કરતા લોકો, તો એ જ્યારે વિશુદ્ધ એવી બધી આ માન્યતાઓ બધી પરંપરાઓ ખૂબ વિરોધ થઈ ગયો. વિરોધ થાય તો આપણો સમાજ એનાથી આગળ વધે છે ને, એને ખૂબ ત્રાસ આપે. એટલા બધા દુઃખ આપ્યા, એટલા તિરસ્કાર થયા, એટલા બધા હેરાન થયા કે જીવું ઝેર થઈ ગયું, છેવટે ત્રાસી ગયા. પછી હવે કરવું, હવે ક્યાં જવું? ગંગાને ખોળે આવ્યા. ઐતિહાસિક ઘટના છો હજી. ગંગાજીને ખોળે આવી અને ઊંચા તટ ઉપર બેઠા. મહાવિદ્વાન હતા, ખૂબ દુઃખ પડ્યા છે, કોઈ સ્વીકારતું નથી. પોતાને છે કે મેં આ અપરાધ કર્યો છે, બ્રાહ્મણ છું અને એક મુસ્લિમને પરણ્યો છું, પણ હવે જે તે કારણોસર કાં તો પરણવું પડ્યું હશે અથવા તો મહાન થયા હોય, જે હોય તે, કારણ કે હવે તો મુસ્લિમ શાસનમાં જાય છે, શું થયું એ કંઈ બહુ બહાર આવ્યું નથી. બેઠા છે ગંગાને દૂર, જગન્નાથ પંડિત આર્તનાદે હવે ગંગાજીની સ્તુતિ કરે છે. હે માં, મરેલાનો ઉદ્ધાર કરનારી, પંચ મહાપાપ કરનારાને તારનારી, સગરના 60,000 મૃતને તારનારી, પણ હું તો જીવતો છું, મારો ઉદ્ધાર કર તો તારો યશ ભૂમંડળમાં વધશે, અને તું માં છો, હું દીકરો છું, ક્યાંય શરણ નથી મળ્યું એટલે તારે ત્યાં આવ્યો છું. આંસુઓ સાથે જગન્નાથ, હવે છેલ્લી ઘડીઓ આવી ગઈ હોય જીવનના દુઃખની, તો પછી પરાકાષ્ઠાએ તો આ આર્તનાદ ન ઉઠે તો શું થાય. અને જગન્નાથ પંડિત એક શ્લોક બોલી અને ગંગાને સ્તુતિ કરે. પણ એ કેવો ભાવ હશે એનામાં કે એક શ્લોક બોલીને સ્તુતિ કરે, એક પગથિયા જેટલું પાણી ઊંચું આવે, બીજો શ્લોક રચીને ગંગાજીની સ્તુતિ કરે, એક પગથિયા જેટલું પાછું પાણી ઉપર આવે, સમજો ને એક ફૂટ પાણી ઉપર આવે. એવી રીતે 50મો શ્લોક બોલ્યા અને 150 પાણી ગંગાજીમાં આવી ગયું. 51મો શ્લોક બોલીને સ્તુતિ કરી, 96 પાણી ગંગાજીને આવી ગયું. 51 ફૂટ પાણીનું પ્રવાહ વધી ગયો. અને જેવો એણે 52મો શ્લોક ગંગાજીની સ્તુતિ કરીને અર્પણ કર્યો, મસ્તક ઉપર ગંગાજી ફરી વળ્યા અને બંનેને લઈને ગંગાજી પ્રવાહ સમાઈ ગયો. જગન્નાથ પંડિત માતાજીને સમર્પિત થઈ ગયા. એ 52 શ્લોક એ ગંગા લહેરી નામે પ્રસિદ્ધ છે અને આજે પણ સંસ્કૃતમાં એ ગ્રંથ મળે છે. મેં એ ગ્રંથ વાંચ્યો છે, અદ્ભુત સ્તુતિ છે. અમુકનું એવું કેવું છે કે એ ગંગાજીના પ્રવાહમાં વિલીન નથી થયા, પણ ગંગાજી એને નવડાવ્યા એટલે પછી લોકોએ એનો સ્વીકાર કરી લીધો કે શુદ્ધ થઈ ગયા. હવે મને મારો આ અંગત મત છે, મને મનમાં ગળે નથી ઉતરતું, એટલા માટે કે 300 વર્ષ પહેલાં આવો સમાજ હોય કે ગંગાજી નવડાવે પછી સ્વીકારી લઈએ, એવું માન્યામાં આવતું નથી. કારણ કે સીતાજીએ અગ્નિ કસોટી આપી હતી તોય નહોતા સ્વીકાર્યા, તો આ કેવી રીતે સ્વીકારે? એટલે પછી આત્મસમર્પણ ગંગાને થઈ ગયું, માં આવી ગયા છે, બસ જીવીને શું કરવાનું છે, આટલો જો સ્વીકાર કર્યો છે તો એ ભાવ તો ગંગાજી ચૈતન્ય છે, અને યથાભાવ હોય એવી એને ગતિ આપે છે. પણ આવો ભાવ જોઈએ ગંગા સ્નાન માટે, તો હવે વિચારવું કે આપણે કઈ રીતે સ્નાન કરીએ છીએ. એક તો મહિમા, અત્યંત મહિમા ગંગા છે, એ મહિમા છે જ, નાખવાની વાત નથી. એટલા માટે મહિમા છે કે ભગવાનનું ચરણામૃત છે, તમે ભૂલી જાઓ એને, ગંગાનો, હિમાલયનો, નદીનો પ્રવાહ એ ભૂલી જાઓ. નાતી વખતે આ ભાવ હોવો જોઈએ કે ચરણામૃત વહી રહ્યું છે ભગવાનના ચરણમાંથી, અને એ વાત તમે બિલીવ કરશો, માનશો કે તમે કોઈ પણ ક્ષણે તમે ત્યાં સ્નાન કરો ગંગાજીમાં, ક્યાંય ને ક્યાંય માન સરોવરથી માંડીને તમે જે જગ્યાએ સ્નાન કરતા હો ત્યાં સુધીમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ દિવ્ય રૂપે સિદ્ધ પુરુષો એમાં સ્નાન કરતા જ હોય છે, કરતા જ કરતા. તમને મને ખબર ન હોય, આપણે નહાતા હોય અને બાજુમાં કોઈ દિવ્ય યોગી સ્નાન કરતો હોય, ભગવાનના ચરણામૃતમય નહાતો હોય, વિશ્વના શ્રેષ્ઠ આત્માઓ એમાં દિવ્ય રૂપે સ્નાન કરતા હોય છે, એ ગંગા છે, આપણે દેખતા ના હોય. જે દિવસે નીલકંઠ વર્ણી હિમાલયમાં ફરતા હશે ત્યારે કોઈ આજુબાજુ નહાતા હશે તો નીલકંઠ વર્ણી અક્ષાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નહાતો જ હશે ને, પણ ખબર નથી. એમ જ્યારે જ્યારે નાહીએ ત્યારે કોઈને કોઈ પ્રવાહમાં ક્યાંય ને ક્યાંય એવા યોગીઓ, દેવતાઓ, ઈશ્વરો, ઋષિઓ, મુનિઓ સ્નાન કરતા હોય છે. એના સ્પર્શિત પવિત્ર આવું જળ આવે, કયું પાપ ઊભું રહે, કયું પાપ ઊભું રહી શકે? પણ આ ભાવ મનમાં ચરણામૃત છે. મહાયોગીઓ, સિદ્ધો, ભગવાનના એકાંતિક ભક્તો એ સ્નાન કરે છે ને એ પ્રવાહ વહ્યો રહે છે, એમાં હું ડૂબું છું. મહાપુરુષના ચરણની એક રજ પણ જેની માથે પડી જાય તો એના જન્મ જન્મના અઘ વયા જાય, તો પછી જે જોગી આમાં સ્નાન કરતો હોય અને એ પ્રવાહમાં આપણે નીચે સ્નાન કરતા હોય, કયું પાપ ઊભું રહે? પાપની એવી કઈ ઓકાત છે કે એ ધામા નાખીને પડ્યું રહી શકે? પણ સ્નાન કરતી વખતે આ ભાવમાં ડૂબી જાય કે હું સાધુ સંતો યોગીઓ અને ભગવાન, ભગવાનના અવતારો અને ભગવાનના ચરણામૃત એમાં હું સ્નાન કરું. પણ આપણે તો સ્નાન કર બહુ ટાઢું લાગે એની વાત નથી, પણ આપણે અને એકબીજા ઉપર જળ વિશેષ ઉડાડવામાં ઉડાડવું જ જોઈએ એની ના હું નથી પાડતો, પણ આપણે થોડું ખેલમાં પેલામાં મહિમામાં તન્વય નથી થતા. કઠણ છે, હશે, થનારા હશે, હું કઈ ના નથી પાડતો, પણ જે થાય એને આ પ્રાપ્તિ હોય છે, ભાવમાં ડૂબી જાય. અને હૈયું બીજું, હૈયું ગદગદિત થઈ જાય, ગદગદ થઈ જાય, મને આ લાભ ક્યાંથી, મને આ લાભ ક્યાંથી? કરોડો જન્મ ધર્યા છે તો એ નથી પહોંચી શક્યો, આજ મને આ લાભ મળ્યો છે. ઓહો, એમ જેમ ગંગાના પ્રવાહમાં ઉતરે ત્યારે આમ ગદગદ થઈ જાય, આ લાભ મને ક્યાંથી, આ લાભ મને ક્યાંથી? 3.5 કરોડ રૂવાડા આમ ચપચપ ઊભા થઈ જાય. આવો ભાવ જોજો. આ બધી શરતો પૂરી થાય પછી કોઈ પાપ ઊભું રહીએ તો મને કહેજો. આવો મહિમા, આટલું હજુ ગદગદ થઈ જાય અને તન્મય થઈ જાય, તન્મય થઈ જાય, ગંગામય થઈ જાય. આપણે થવાતું નથી, ગંગામય થઈ જાય, બધું ભૂલાઈ જાય. આ ઘણા અમુક લોકો સ્નાન કરતા હતા ને, એટલે એક જણો છે ને આ બાજુ આમ આમ જોઈ રાખે, એટલે પેલો કે ત્યાં શું જોવે છે, આ બધા યાત્રાળુઓ સાધુ સંતો જો બધા સ્નાન કરે છે એ તરફ જો ને, તો કે ત્યાં જોવું મુશ્કેલી પડે એવું છે, કેમ કપડાં અહીંયા ઉતાર્યા છે, આ કિનારે ઉતાર્યા છે, ત્યાં જોઈએ રાખવું પડે, તન્મય ના થવાય. વાત એ સાચી, હવે સામાન ઉતાર્યો છે કોઈ લઈ જાય તો પછી પોતડી ભરી જવું ક્યાં, એ વાસ્તવિકતા છે જે છે તે, પણ તન્મય નથી થવાતું એ બીજી વાસ્તવિકતા છે. ગંગાજી એ નથી તપાસતા કે તમે સામાનમાં જીવ રાખો કે ના રાખો, એ વ્યવસ્થા તમે કરો, પણ બધું ભૂલીને તન્મય થાય, હૈયું ગદગદ થાય, આવો મહિમા હોય અને તન્મય થઈ જાય. અને ભાઈ, દિલના નાભીમાંથી પશ્ચાતાપની આહ ઉઠે અને ગંગા સ્નાન કરે, આહ ઉઠે. ઓહો હો હો, આપણને ગંગા સ્નાન કરતી વખતે પાપ યાદ આવે છે, કેવા કેવા કર્યા છે, હું શું ધોવાયો છું, એ તો પેલા ખ્યાલ હોવો જોઈએ ને. અચ્છા, જે છે એ તમને કહું છું ભાઈ, એ તો એ હોવું જ. અને એ જયારે યાદ કરે ત્યારે પશ્ચાતાપ થાય, ઓહો હું આ ધોવાયો છું અને મેં આવા આવા કર્મો કર્યા છે, અને એ મને સ્મૃતિમાં છે, એટલા આ જન્મના છે, એટલા ગત જન્મોની મને કઈ ખબર નથી. એ યાદ આવી જાય ને પશ્ચાતાપ થાય, તો પશ્ચાતાપની સાથે જ બધા જ પાપ ધોઈને સાફ થઈ જાય. પશ્ચાતાપ ક્યારે થાય, ભૂમિકા બહુ મોટી હોય તો, સહજ સાજ ભૂલ થઈ હોય, અમુક હોય તે હોય, પણ જેની દાનત જ ખોરા ટોપરા જેવી હોય એને પશ્ચાતાપ થાય? કહેવાય ને, એક જણા એ ટ્રેનમાં બેઠેલો અને બાજુમાં બીજા બેઠેલા, એટલે પૂછ્યું ભાઈ તમે ક્યાં જાઓ છો, તો કે ગંગા સ્નાન કરવા માટે જાઉં છું. ગંગાજીનો ખૂબ મહિમા છે ને ત્યાં જવું જ જોઈએ, ને હું તો બે પાંચ વર્ષે એકવાર જાઉં જ છું, ને ખરેખર આ એકવાર જિંદગીમાં આવી રીતે ના કરે એની તો બહુ મૂર્ખતા કહેવાય. બહુ ગંગાનો મહિમા ગાયો. એમાં ઓલો ટિકિટ ચેકર આવ્યો, ત્યાં ગંગા સ્નાન કરવા વાળો હતો ને ઉઠીને ગાયબ થઈ ગયો, જાજરૂમાં ગમે ત્યાં સંતાઈ ગયો. પછી થોડી વાર ટીસી જતો રહ્યો એટલે પછી પેલો પાછો બેઠો, એટલે પેલા ભાઈએ પૂછ્યું કે તમે ક્યાં જતા રહ્યા હતા, તો કે ટિકિટ લીધી જ કોઈને. પેલો કે ભલા માણે તમે ગંગાજી સ્નાન કરવા જાઓ છો અને તમે ટિકિટ નથી લેતા, તો ધોવા જ જાઉં છું ને એક ભેળું. ધોવા જ જાઉં છું તો એક ભેળું, આને પશ્ચાતાપ થાય? આ દ્રષ્ટાંત સટીક છે. બસ આવી રીતે કરેલા કૃત્યોનો પશ્ચાતાપ નથી હોતો, અને પશ્ચાતાપ વગર ગંગા ક્યારે ધોઈ આપતી નથી. નહીતર આવી જ રીતે જો ગંગા ધોઈ દેતી હોય અને ધોવાતા હોય તો બહુ સસ્તું કહેવાય. આ કલમાડીને બધાને એક એક ડૂબકી મારે પૂરું થઈ જાય ને, શું વાંધો? આપણે શું કામ પાછા પડે? તો કોઈ લોકો કેવા નમૂના છે આપણા દેશમાં, તો તમે જો એ રાજા શરદ યાદવ નામ લઈએ તો આપણા દનૈયા બગડી જાય. તો પછી કઈ ને 200-500 ટિકિટમાં ખર્ચવા કઈ મોંઘા ન પડે, પણ એમ ગંગાજી પાપ ધોતા નથી. પણ આવી ભાવના અને અત્યંત પશ્ચાતાપ, તન્મયતા અને ભાવોદ્રેક અને આંખમાં આંસુ, કોઈ પાપ ઊભું રહે હવે આ પડે છે કે નહીં? આ ભાવમાં જો ગંગાજીમાં સ્નાન કરે તો બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. આપણે સમઢિયાળાના વિરાટ શેલડિયા એ ગરડા આવ્યા ને ઘેલાય સ્નાન કરવા ગયા, પાછા વળ્યા ગામડાના ખેડૂ, એટલે કોઈ પૂછ્યું ગેલામાં નાયા? ગઢપુરમાં જે નદી ગેલો નદી કહેવાય ને એને ઉન્મત ગંગા પણ કહે છે ને, નાયા? હો, ગામડાના ખેડૂ જોજો પણ ગંગામાં નાયા? હો, ગેલામાં નાયો ને? માથા બળ નાયો? શું નાયા? ધૂળ. ગેલા નદીમાં પાણી જ નથી તો શું નાયા? ખોટું શું બોલો? વીરા શેલડિયા કહે, ગંગા આ ઘેલામાં પાણી સુકાઈ ગયું છે. એટલે કલ્યાણ થોડું સુકાઈ ગયું છે? ગામડાનો માણસ કે ઘેલામાં પાણી સુકાઈ ગયું છે પણ કઈ કલ્યાણ થોડું સુકાઈ ગયું છે? હું તો ઘેલાના પટમાં અવળો ને હવળો આવ્યો હતો કે જેમાં મારો બાપ તગલા પાડ્યા અને જેમાં 500 પરમહંસો સમેત નાહ્યા, એમાં હું એની એ રમણ રેતીમાં એ પટમાં આમથી તેમ આમથી જે આલોટ્યો ધન્ય થઈ ગયો. આને તમે જુઓ, આ મહિમા છે. આ સાંભળ્યા પછી આપણે બોલીએ એ અલગ અલગ વસ્તુ છે, પણ આને ઉગ્યું કેવી રીતે? આપણે શું કહે, આ બધી વ્યવસ્થાઓ આવી છે, પાણી રહેવા ન દે, નહીતર બંધ ન બાંધવો જોઈએ, અમુક અમુક સમયે છોડવું ન જોઈએ, નાવું હોય આપણી જેવા માંડ 5 વર્ષે 2 વર્ષે 1 વર્ષે એકવાર આવતા હોય. વીરા શેલડિયાને એમ નથી થયું, અથવા ઠાકોરજીને ઠપકો નથી દીધો, તો એટલો બધો મહિમા છે, થોડો વરસાદ અહીં ના રખાય? કલ્યાણ થોડું સુકાઈ ગયું છે. હે, એક હરિભગત મને મળ્યા હતા, એ કે હું વર્ષે, બહુ જાણવા જેવી વાત અદભુત, એ કે હું વર્ષે એકાદ બે વાર મારે ગરડા જવાનો પ્રસંગ બને, ક્યારેક વર્ષમાં 3-4 વાર જવાય, પણ સ્વામી હું જાઉં, રાત રોકાવ અવશ્ય. પછી રાત પડી જાય, લીંબ વૃક્ષની આસપાસ કોઈ ન હોય, સ્વામી આ પહેરણ કાઢી અને એ લીંબ વૃક્ષના ચોકમાં હું આળો હટું, સ્વામી હા, જ્યાં સહજાનંદ સ્વામી ખુલ્લે પગે વિચરતા, જીવબા લાડુબા દાદા ખાચર જેવા ભક્તો વિચરતા, 500 પરમહંસોની પંક્તિઓ થતી, સભાઓ થતી, સ્વામી મારી આંખમાં આંસુ આવી જયો, હું આળો હટું કે? ઓહો, મને એવી અનુભૂતિ થાય, એવી અનુભૂતિ થાય, વાત મૂકી છે. આને રે પાપ, અને સમજી લ્યો આ બીજો એક બહુ જ ગુઢ અર્થ છે કે જેને આવો મહિમા ગંગાજીનો હોય, જેને આવો મહિમા તીર્થનો હોય, જેને આવો મહિમા લીંબ વૃક્ષને દાદાના દરબારમાં હોય, એ જિંદગીમાં પાપ કરી જ ના શકે. આ મોટી પાપ જ ન થાય તો ધોવાનું શું હોય? ભલા માણસ લુગડું મેલું જ નથી થતું. એવી વાત છે. હવે ખાનગી વાત છે, હું જ્યારે જ્યારે આપણે ગરડા જાય ત્યારે અમારે ત્યાં દિવસે જવાનું હોય, રાત રોકાવાનું ઓછું થાય, મારા પોતાની વર્ષની વાત છે. આપણે દંડવત કરીએ લીંબ વૃક્ષમાં, પણ ભાઈ આજે કહી દઉં છું, આમ હજી સંકોચ થાય છે, પણ આમ દંડવત કરીએ કોઈને ખબર ના પડે, પણ આમ અમારે દંડવત કરો એટલે માથું નીચે નમી જાય ને. જ્યારે જ્યારે લીંબ વૃક્ષના એ ભૂમિમાં દંડવત કરું ત્યારે ત્યારે જીભથી એના કાંકરા ચાટવા માંડવો ભાઈ, કે આ હા હા આ ક્યાં છે, હા ક્યાંથી, કોઈને ખબર ન પડે આ શું કરે છે, પણ એ બાપના ચરણ રજ, એ પાંચો પરમેશ્વરી, એ મોંમાં કાંકરા લઈને મમળાય, વાહ રે વાહ, બીજું કાંઈ તો થતું નથી પણ આમાં પીડા છે. કૂતરાનો જો આવો મહિમા હોય ને સૂતું હોય એનો, તો આપણે કૂતરું તો નથી પેલા માણસ. અને અવશ્ય નીચે પડી ગયો હોય ને જ્યારે જાય ત્યારે આ એક કાંકરા જીભમાં લેવા, અને બીજું એ લીંબ વૃક્ષોનું નીચે પડી ગયેલું એક પાંદડું ગમે તે પીળું સુકાઈ ગયેલું લઈ ચાવી જવાનું. આ આપણો જ્યારે જાય ત્યારે નહીં. આ તમને શું કામ કીધું કે આપણે બડાઈ માટે નથી, પણ મહિમા સમજાય તો તીર્થોમાં એક વાર જાઓ તો પર્યાપ્ત છે એમ. આ ભાવથી જાઓ આખું આખો વર્ષ શું, આખી જિંદગી તમને નશો ઉતરે નહીં કે હું ક્યાં જઈ આવ્યો છું અને મેં શું લાભ લીધો છે. એ દાદાનો દરબાર એ લીંબ વૃક્ષ. શું એક સંત કોઈની નીચે વૃક્ષ નીચે બેસી ગયો હોય તો તીર્થ થઈ જતું હોય, ત્યાં તો બ્રહ્માંડ આદિ અનંત આનંદ પ્રભુ. અને એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ દેવાનંદ સ્વામી, એ નિષ્કુળાનંદ સ્વામી, એ પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી, ક્યાં સંત મળે? એ જીવબા, એ લાડુબા ક્યાં મળે? એ જ્યાં વિચર્યા છે. પાતાળ લગી પૃથ્વી ખોદી નાખો તોય આ તીર્થ તીર્થ મટે નહીં. એટલે શિક્ષાપત્રીમાં કહ્યું છે તીર્થની નિંદા ન કરવી. તીર્થ પાપ વધીતાય સુષુપ્ત થઈ જાય, પણ આપણી પાસે દિવ્ય ભાવ હોય તો તમારા માટે એ જ ક્ષણે તીર્થ પ્રગટ થાય છે, યાદ રાખજો. ગમે તેવી એની તીર્થોની અવદશા થઈ ગઈ હોય, પણ આપણામાં જો એ ભાવ હોય તો એ સ્વયં સુષુપ્ત તીર્થ આપણા માટે દિવ્ય રૂપે પ્રગટ થઈ જાય છે. ક્યાં પાપ રે ભાઈ, હા મહિમાથી થતું હોય. આપણે આગળ હરિસ્મૃતિમાં એમ આપણે કહ્યું છે ને કે ગંગાજીમાં સ્નાન ચાલતા હોય ને ઉપર શિવજી ને પાર્વતીજી નીકળ્યા, આટલા લોકો સેંકડો લોકો સ્નાન કરતા હોય, એટલે સતીએ કીધું મહાદેવને, ભોળાનાથને, કે દેવ આ લોકો બધા ગંગામાં સ્નાન કરે છે ને બધા પાપ મુક્ત થાય છે, ધન્ય છે આ બધાને. એટલે શિવજી હસ્યા, એટલે પાર્વતીજી કહ્યું કે કેમ હસો છો? તે કહ્યું તમે કહ્યું ને બધા પાપ મુક્ત થઈ જાય છે એટલે હસ્યો. તો કે કેમ સાચું નથી? તો કે ના સાચું નથી. જોજો હવે આ કથા તમારે જાણીતી છે છતાંય કહું છું, કારણ કે આમાં ક્રમમાં સારી લાગે છે. દેવી એવું નથી, બધા પાપ મુક્ત નથી થતા હોતા. આ કથા કઈ ઓછો મહિમા કે ઓછું આપણને માર્ગદર્શન આપે છે? તો એવું કેવું તો કે એવું જ છે, ચાલો આપણે પ્રેક્ટિકલ કરીએ, બતાવું તમને. અને શિવજી કોઢીનું સ્વરૂપ લઈને ખાડામાં બેસી ગયા, સતી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને બાજુમાં બેઠા, અને શરત સમજાવી દીધી. સતી રડે છે, ગંગા સ્નાન કરી નીકળે એટલે પૂછે શું દુઃખ છે તમને? તો કે અમારો પતિ છે ભયંકર રક્તપિત કોઢ થયો છે, હવે જરા ટેકો કરો, અને લથડી ગયા છે, જો તો બહાર નીકળી જાય તો મારા પતિની ચાકરી કરું, એકલાથી નીકળતા નથી. એટલે ઓલો કે ચાલો મદદ કરું, પણ જોજો શરત છે, ગંગામાં સ્નાન કરેલું હોવું જોઈએ. હા હા સ્નાન કરીને આવ્યો છે, અને બીજું કે તમે નિષ્પાપ હોવા જોઈએ, બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા હોય તો તમે અડજો, નહીતર આમનો કોઢ તમને લાગશે. ઓલો કે શિવ શિવ શિવ શિવ શિવ, ભલે પીડ્યા, ભલે ખાડામાં પીડ્યા. વિચાર કર્યો આપણે પણ જો સ્નાન કર્યા પછી આ જ ઘટના આવી હોય તોય કઈ ભલે પીડા ખાડામાં. આ શરત સાંભળીને કોઈ હિંમત જ નથી કરતું કે આ પાપ, કારણ કે તરત અંદર ફીલ થાય છે કે બેળ્યા હોય એવું લાગતું નથી. દાદા બહુ નિખાલસ થઈને સાંભળજો, આપણે કઈ આમાં તીર્થની ટીકા નથી, આપણી ટીકા છે, આપણી ભૂલની ટીકા છે. અને છેવટે એક ગામડિયો માણસ આવ્યો અને એને પૂછ્યું શું છે માં, તો કે આવું છે, લ્યો હું મદદ કરું, એકલો કાઢી દઉં. હા પણ ગંગા, આ ગંગા સ્નાન કર્યું પણ પાપ એક પણ ન રહ્યું હોવું જોઈએ. ગંગામાં સ્નાન કર્યા પછી પાપ રહેતું છે? આ જન્મના શું, અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય માં, ત્યાં તો એને આંખમાં આંસુ આવી ગયા. તમે શું બોલો છો, ગંગામાં સ્નાન કર્યા પછી પાપ રહે? લાવો. અને એને જ્યાં સ્પર્શ કર્યો શિવને, ત્યાં ભોલેનાથ શિવજી પ્રગટ થઈ ગયા. દેવી આ એક જ પાપ મુક્ત થયો છે, બાકી બધા એમનેમ ગયા છે. મહિમા મહિમા છે આ ભાવ. એ કેટલા ભાવથી, કેટલી મહેનતે એ ગંગાજીએ પહોંચ્યા છે, અને એને કેટલા આંખમાં આંસુ આવ્યા છે ગામડાના માણસને, અને કેવા ભાવથી એમાં એને ડૂબકી મારી હશે. ક્યાં પાપ બચે? આપ સાંભળીને આપણને તરત વિચાર આવે કે કઈ વાંધો નહીં, આપણે બીજી વાર આંટો મારી લઈશું. પણ એમ ન થાય કે હાય રે અવસર ચૂકી ગયા, આમ ધ્રાસકો ન, અત્યારે ધ્રાસકો પડે તો અત્યારે બળી જાય પાપ, બધા બળીને ભસ્મ થઈ જાય. પણ ન થાય, આ બહુ બહુ જ મોટી ભૂમિકા માંગે છે. વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે કોઈ સંતના અપરાધ થઈ ગયા હોય ને એવો તલ પાપડ થાય જે જળ વગરનું માછલું તડપે, એવી રીતે આકુળ વ્યાકુળ થાય, નિદ્રામાં નિદ્રા ના આવે, ખાવાનું ભાવે નહીં, એવો જ્યારે એ વ્યાકુળ થઈ જાય તો એના બધા અપરાધ માફ થઈ જાય છે. એવું લખ્યું છે કે આ દ્રોહમાંથી મટવાનું છે ઉપાય મહારાજે બતાવ્યો. આવું થાય તો ત્યાં આપણી પાસે જ સ્વયં ગંગાજી આવે છે, આપણી પાસે સ્વયં તીર્થો આવે છે, આપણી પાસે જ મુક્તો આવે છે, આપણી પાસે સ્વયં આપણો બાપ આવે છે. આપણું હૈયું એવું માગતું હોવું જોઈએ. જોધપુર રાજસ્થાન, એક ઘટિત ઘટના તમને કહું છું, મજા આવે છે ને? અને સાચી વાત કરું છું ને, ખોટી તો નથી કરતો ને? હે હા, તો બસ ખોટી લાગતી બંધ કરું એમ. જોધપુરમાં એક યુવાન, એના પિતાનું મૃત્યુ થયું અને પિતા મરીને પ્રેત થયા. રાત પડે અને યુવાનને દેખાય એનો બાપ. હવે પ્રેત થાય છે કે નહીં, ને પ્રેત છે કે નહીં, ને વાત મનાતી હોય તો આ ઘટના બધું જ કહેશે, કારણ કે એક એક અંશ પણ ખોટી નથી. એમ રાત પડે ને એનો બાપ દેખાય, આમ સામે હરતો ફરતો અને વિલાપ કરતો એનો બાપ દેખાય. એને ઘણા એને ગામડાની રીતે જે કંઈ કરવું જોઈએ એ બધા કર્મો આ બધું કર્યું, પણ એના બાપની મુક્તિ પ્રેતયોનીમાંથી ન થઈ. છોકરાને એટલું બધું દુઃખ થયું યુવાનને કે મારો બાપ છે, મારે ગમે તે મારે આ યોનીમાંથી છોડવો જોઈએ, એ મારું કર્તવ્ય છે. છેવટે એ છોકરો 500 રૂપિયા લઈને એક જોડીમાં નાખ્યા. વિચાર થયો કે હું રૂપિયા લઈને નીકળીશ તો ચોર લૂંટારોનો ભય, એટલે પોતાની હાથે જ ગેરુઆ કપડાં કરી સાધુનો વેશ બનાવી લીધો અને જોડી બનાવી સાધુની, એમાં રૂપિયા નાખી દાન પુણ્ય કોઈ સત્કર્મો કે પિતૃયજ્ઞ કરવા માટે જોઈએ એટલે એ બધું લઈ અને નીકળી પડ્યો. સાધુને કોઈ લૂંટે નહીં એટલે સલામત. આવી રીતે પૈસો રહે એના માટે બનાવટી નકલી સાધુ થયો અને તીર્થોમાં ફરે, કાશીમાં નાહ્યો, કર્મો કર્યા, સત્કર્મો કર્યા, પૂજન કર્યા. રાત પડે એનો બાપ દેખાય, ગંગા નાયો બાપ દેખાય. હવે હરદ્વાર નાયો, સત્કર્મ પૂજન કર્યા, રાત પડે ને બાપ દેખાય. પ્રયાગ ગયો, નાહ્યો, પિતૃતર્પણ કર્યું, શ્રાદ્ધ કર્મ કર્યું, બાપ દેખાય. ગયા ગયો, ગયામાં નાહ્યો, શ્રાદ્ધ કર્યું, રાત પડે ને એનો બાપ દેખાય. અરે રે રે, આવા આવા તીર્થો, આવા આવા પિતૃતર્પણ યજ્ઞો, છતાં મારો બાપનો ઉદ્ધાર થતો નથી. જગન્નાથપુરી ગયો, વેદ કર્મો કરાવ્યા, રાત પડે અને બાપ દેખાય. એવી રીતે ફરતા ફરતા ફરતા ફરતા દામો કુંડ આવ્યો જુનાગઢ. દામોદર કુંડમાં નાહ્યા, પિતૃતર્પણ કરાવ્યા, બ્રાહ્મણોના પૂજન કર્યા, દાન દક્ષિણાઓ આપી, રાત પડી અને એનો બાપ દેખાય. પ્રભાસપાટણ ગયા, પ્રભાસપાટણમાં નાહ્યા, પિતૃતર્પણ કર્યા, શ્રાદ્ધ કર્મ કર્યા, રાત પડી અને એનો બાપ દેખાય. હવે શું કરું? દ્વારિકા ગયા, રણછોડ રાયના દર્શન કર્યા, રાત પડી, બાપ દેખાય. ઊંઘી ગયો, સ્વપ્નમાં રણછોડ રાય આવ્યા. બહુ બહુ બહુ સત્ય વાત કહું છું તમને, સ્વપ્નમાં રણછોડરાય આવ્યા. અરે અરે અરે બેટા, આખી પૃથ્વીમાં રખડી રખડી મરી જઈશ તો તારા બાપનો ઉદ્ધાર નહીં થાય. તારા બાપનો તારો ઉદ્ધાર કરવો છે? હા, ગઢપુર જા, તને પ્રગટ ભગવાન મળશે, તારા બાપનો ઉદ્ધાર થશે. અત્યારે બોલતો ચાલતો ભગવાન છે, જા આશરો કર, તારો ને તારા બાપનો બેનો ઉદ્ધાર થશે. એ જાગ્યો અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો, ક્યાંય રોકાવું જ નથી. દ્વારિકા નાથે કહ્યું, ચાલતા ચાલતા એ ત્રણ ચાર દિવસે તો ગઢપુર પહોંચ્યા. અને ત્યાં જે કેટલાય લોકો આવતા હોય ને ગેલા ઘૂઘવાટા કરતી નદીનો પ્રવાહ વહે, અને કેટલાય યાત્રાળુઓ એમાં સ્નાન કરે, ધૂન બોલે, સહજાનંદ સ્વામીની જે બોલાતી હોય, ઘનશ્યામની જે બોલાતી હોય, સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, જય જયકાર થતો હોય, બધા નાતા હોય. એટલે એને આ સાધુ વેશમાં જે ભાઈ હતા એમણે પૂછ્યું કે ભાઈ, આ તમે આમાં નાવ છો ને તે આ તીર્થ છે? લે, તીર્થની વાત કરે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ એને દ્વારિકાનાથી કીધું હતું. હા, એ આમાં આમાં કેટલી વાર 500 પરમહંસો ને કેટલા એના દિવ્ય મુક્તો, મુક્તો એટલે બ્રહ્માંડ ખેડવી નાખે એવા મુક્તો, નિરાવરણ દ્રષ્ટિ વાળા બધા એવા મહામુક્તો, અને સાધુઓ એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, કોઈ પ્રેમ મૂર્તિ, કોઈ વૈરાગ્ય મૂર્તિ, કોઈ ધર્મ મૂર્તિ, કોઈ ત્યાગ મૂર્તિ, કોઈ આત્મનિષ્ઠ મૂર્તિ, આવા સાક્ષાત ગુણો મૂર્તિ ધારણ કરીને આવ્યા હોય એવા 500 પરમહંસો આમાં સ્નાન કરે છે. તો આમાં સ્નાન ન કરી આવી તીર્થભૂમિમાં તો ક્યાં કરી? ઓલા એમ જ ધુબકો માર્યો કે આવું તીર્થ. અને પાછા એ વખતે સ્નાન કરનારા ભક્તોને જે મહિમા હોય એ ભાઈ, કે આજના જેવો આપણે દેખાય નહીં ને, એ તો નારાયણ ભગત જેવા ને એ દેખાતો હોય ભાઈ, એને દેખાતો હોય. તો આ ગોમતી તમે જાઓ, અડવાનું મન થાય નારાયણ ભગત આગળ આગળ આગળ, અરે ભગત નવાય, એ તમને ખબર ન પડે, તમને ખબર ન પડે આમાં નાવાનું જ હોય. અરે પણ અરે આગળ જાઓ, ડૂબકી મારી નાઈ બહાર નીકળે. હા, તમને ખબર નથી આ હું છે, આ ભણેલા ને ખબર નથી પડતી, મને ખબર પડે છે, રોકો તો રહેતા નથી. ડૂબકો માર્યો, નાહ્યા, કેટલા કેટલા તીર્થોમાં ને આંખમાં આંસુ આવી ગયા, આ બધાનો મહિમા, એની વચ્ચે જબોળાઈ ગયો પેલો યુવાન. નાય કપડા બદલી આવ્યા દાદાના દરબારમાં, ત્યાં સામે મુક્તાનંદ સ્વામી બેઠા હતા. આને તો ભગવાનને જોયા નતા, સહજાનંદ સ્વામીને જોયા નતા, એટલે અને મુક્તાનંદ સ્વામી એટલે દોડીને પેલા સાધુએ મુક્તાનંદ સ્વામીના ચરણ પકડી લીધા, આંખમાં આંસુ આવી ગયા, પોકાર કરતો, બચાવો બચાવો પ્રભુ બચાવો, મુકતા નથી, અરે મૂકો મૂકો મૂકો, કોણ છે, ચરણ મૂકો, નહીં આ પ્રભુ, નહીં નહીં હું પ્રભુ નથી, હું તો એનો દાસ છું, હે, હા હું તો એનો સેવક છું. તો ભગવાન સ્વામિનારાયણ એ ક્યાં છે?